શ્રીમદ દેવી ભાગવત સ્કંદ દસમો અધ્યાય 8-9 સ્વરાચિસ ઉત્તમ તામસ રેવત અને ચાક્ષુષ નામના મનુવનું વર્ણન. શૌનકજીએ પૂછ્યું, સુતજી, આપે જે રીતે પ્રથમ મન્વંતરનું ઉપાખ્યાન કહ્યું તે જ રીતે અન્ય તેજસ્વી મનુઓના પ્રસંગ પણ કહેવાની કૃપા કરો. સુતજી કહે છે શૌનક, આ પ્રમાણે આદ્ય સ્વયંભૂ મનુની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળીને બીજા મનુઓની ઉત્પત્તિના પ્રસંગ સાંભળવાની ઈચ્છાથી નારદજીએ ક્રમશઃ ભગવાન નારાયણને પૂછ્યું હતું. નારાયણ મુનિ ભગવતીના પરમ રહસ્યને સારી રીતે જાણતા હતા. નારદે કહ્યું, સનાતન પ્રભુ મને મનુઓના પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, મહામુનિ, હમણાં આ પહેલા સ્વયંભૂ મનુની કથા કહી જેમણે ભગવતીની આરાધના કરીને નિષ્કંટક રાજ્ય કર્યું હતું. તેમના પ્રિય વ્રત અને ઉતાનપાદ નામના બે મહાપ્રતાપી પુત્રો થયા. રાજ્યનું પાલન કરનારા તે બે મનુપુત્રોની પૃથ્વી પર ભારે કીર્તિ ફેલાઈ. વિદ્વાન પુરુષો સ્વરાચિસ મનુને બીજા મનુ કહે છે. અપાર પરાક્રમી એવા શ્રીમાન સ્વરાચિસ મનુ પ્રિયવ્રતના પુત્ર હતા. સર્વ પ્રાણીઓનું હિત કરનારે મનુ યમુના કિનારે જઈને સૂકા પાંદડાનો આહાર કરીને તપ કરવા લાગ્યા. ભગવતીની માટીની મૂર્તિ બનાવીને ભક્તિપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યા. તાત, વનમાં રહીને 12 વર્ષ સુધી તપ કર્યા પછી હજારો સૂર્ય જેવા પ્રકાશમાન દેવી તેમની સામે પ્રગટ થયા અને પોતાના ઉત્તમ વ્રતનું પાલન કરનાર તે દેવીએ મનુએ કરેલા ઉત્તમ સ્તોત્રના પ્રભાવથી પ્રસન્ન થઈને સ્વરાચિસ મનુને સર્વ મન્વંતરનું આધિપત્ય આપ્યું હતું. ત્યારથી એવી પ્રથા શરૂ થઈ ગઈ કે બધા જ લોકો ભગવતીને જગતધાત્રી અને તારીણી માનીને ઉપાસના કરતા હતા. આ પ્રમાણે સ્વરાચિસ મનુએ તારીણી નામે પ્રસિદ્ધ દેવીની ઉપાસના કરીને શત્રુ રહિત નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું. તેમણે ધર્મની વિધિવત સ્થાપના કરી અને પોતાની પ્રજાને પુત્રવત માનીને તેની રક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી પોતાના મન્વંતર કાળ સુધી રાજ્ય કરીને અંતમાં તે સ્વર્ગમાં ગયા. ત્યાર પછી પ્રિયવ્રતના પુત્ર શ્રીમાન ઉત્તમ ત્રીજા મનુ થયા. તે ગંગા કિનારે જઈ ભગવતી ભુવનેશ્વરીના જપ કરવા લાગ્યા. 3 વર્ષની ઉપાસના બાદ તેમના પર ભગવતીની કૃપા થઈ. તેમણે ભક્તિપૂર્ણ મનથી ઉત્તમ સ્તોત્રનો પાઠ કર્યો. શ્રીદેવીનું સ્તવન કરીને દેવીની કૃપારૂપે નિષ્કંટક રાજ્ય અને દીર્ઘજીવી સંતાન પ્રાપ્ત કર્યા. રાજ્ય સુખનો ભોગ અને યુગ ધર્મનું પાલન કરીને શ્રેષ્ઠ રાજર્ષિઓ જે સ્થાનને પ્રાપ્ત થાય છે તેવા ઉત્તમ પદને તેઓ પ્રાપ્ત થયા. ચોથા તામસ નામે મનુ થયા. તેમના પિતા પ્રિયવ્રત હતા. નર્મદાના દક્ષિણ કિનારે તેમણે ભગવતી જગદંબાની ઉપાસના કરી. ભગવતી માહેશ્વરીના કામબીજ મંત્રનો તેમણે જપ કર્યો. આસો અને ચૈત્ર નવરાત્રિમાં તેઓ દેવીની ઉપાસના કરવા લાગ્યા. તેમણે ઉત્તમ સ્તોત્રનો પાઠ કર્યો. તેમની ભક્તિથી કમળ જેવા નેત્રોથી અનુપમ શોભાયમાન દેવી પ્રસન્ન થયા. દેવીની કૃપાથી તામસ મનુએ શાંતિપૂર્વક નિષ્કંટક વિસ્તૃત રાજ્ય કર્યું. દરમિયાન તેમની પત્નીએ પરાક્રમી 10 પુત્રોને જન્મ આપ્યા બાદ તામસ મનુ ઉત્તમ લોકમાં ગયા. રૈવત નામના 5મા મનુ થયા. તે તામસ મનુના નાના ભાઈ હતા. યમુના કિનારે જઈ તેમણે કામબીજ મંત્રનો જપ કર્યો. પ્રતિષ્ઠા અપાવનારા બીજ મંત્ર સાધક માટે પરમ આશ્ચર્ય સ્વરૂપ છે. આ મંત્ર દ્વારા દેવીની આરાધના કરવાથી રૈવત મનુ ને પોતાનું સમૃદ્ધ અને ઉત્તમ રાજ્ય તથા જગતમાં સર્વત્ર સિદ્ધિ અપાવનારું અપ્રતિહિત જેનો કોઈ પ્રતિકાર ન કરી શકે તેવું બળ પ્રાપ્ત થયું. પુત્ર પૌત્ર વગેરે ઉત્તમ ચિરંજીવી પુત્રો પણ તેમને પ્રાપ્ત થયા. તેમણે ધર્મની પ્રતિષ્ઠા અને રક્ષાનો પ્રબંધ કર્યો. ત્યાર પછી અપ્રતિમ વીરવર રૈવત મનુ રાજ્ય સુખ ભોગવીને ઉત્તમ એવા સ્વર્ગ લોકમાં સિધાવ્યા. ભગવાન નારાયણ કહે છે, નારદ. ત્યાર પછી ભગવતી જગદંબાના અત્યંત અદ્ભુત અને ઉત્તમ મહાત્મ્યને સાંભળો. જે રીતે અંગના પુત્ર મનુએ શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કર્યું હતું તે પ્રસંગ હવે કહું છું. અંગરાજાના પુત્રનું નામ ચાક્ષુષ હતું. તે છઠ્ઠા મનુ થયા. તેમણે બ્રહ્મર્ષિ શ્રીમાન પુલહની શરણમાં જઈને કહ્યું, બ્રહ્મર્ષિ, હું નમ્રતાપૂર્વક આપની શરણમાં આવ્યો છું. સ્વામી, આપ મને પોતાનો સેવક ગણીને ઉપદેશ કરો જેનાથી ઉત્તમ શ્રી પ્રાપ્ત કરી શકું, સાથે સાથે મને પૃથ્વીનું અખંડ રાજ્ય પ્રાપ્ત થાય, મારી ભુજાઓમાં અપ્રતિહત બળ હોય અને અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં હું પૂર્ણપણે નિપુણ થાઉ, મારા સંતાન ચિરંજીવી થાય, મારું આયુષ્ય વિઘ્નો અને અવરોધો રહિત બને અને આપના ઉપદેશના પ્રભાવથી અંતમાં મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. ચાક્ષુષ મનુની વાત સાંભળીને શ્રીમાન મુનિવર પુલહે તેમને દેવીની ઉત્તમ ઉપાસના કરવાની આજ્ઞા કરી અને કહ્યું, રાજન, કર્ણ એટલે કાનને સુખ આપનારી મારી વાત સાંભળો. અત્યારે તમે ભગવતી જગદંબાની આરાધના કરો, તેમની કૃપાથી તમારા બધા મનોરથો પૂર્ણ થઈ જશે. ચાક્ષુષ મનુએ કહ્યું, મુનિ, તે દેવીની આરાધના કઈ રીતે કરવી તે આપ કહેવાની કૃપા કરો. મુનિએ કહ્યું, રાજન, સાંભળો, દેવીની પૂજાનો પ્રકાર કહું છું. આ શ્રેષ્ઠ પૂજા પદ્ધતિ સનાતન છે. સરસ્વતી બીજ મંત્રનો કાયમ જપ કરવો. હે રાજન, પ્રાતઃ સાયમ અને મધ્યાહન ત્રણેય કાળ આ બીજ મંત્રનો જપ કરનાર મનુષ્ય ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. રાજપુત્ર, આ વાગ્ભવ બીજને છોડીને બીજો કોઈ બીજ મંત્ર આવો ઉપયોગી નથી. એનો જપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ બળ વીર્ય પરાક્રમ વધારનારું છે. સર્વ દેવતાઓને આ જપના પ્રભાવથી જ શક્તિ પ્રાપ્ત થયેલી છે. રાજ, ભગવતી જગદંબાનો આ મહિમા પ્રસિદ્ધ છે, તેથી તે પણ આ દેવીની સારી રીતે આરાધના કરો. તેના ફળ સ્વરૂપ તમને જલ્દીમાં જ સમૃદ્ધશાળી રાજ્ય પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણે પુલહ મુનિના સમજાવ્યા પછી અંગ પુત્ર ચક્ષુષ મનુ તપ કરવા માટે વિરજા નદીના તટ પર ગયા અને તેમણે ત્યાં જઈ કઠોર તપ કર્યું. તેઓ સરસ્વતી બીજનો જપ કરવા લાગ્યા. એક વર્ષ સુધી વૃક્ષના સુકાયેલા પાંદડાનો જ આહાર કરતા હતા. બીજા વર્ષે માત્ર જળનો આધાર અને ત્રીજા વર્ષે પવન જ તેમનો આહાર હતો. તેમનું શરીર ઠૂઠા જેવું થઈ ગયું હતું. આ પ્રમાણે નિરાહાર રહી 12 વર્ષ સુધી ચાક્ષુષ મનુ વાગ્ભવ બીજનો જપ કરતા રહ્યા. તપથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હતું. તેમણે દેવીના શ્રેષ્ઠ મંત્રને જ જીવનનું લક્ષ્ય બનાવ્યું હતું. તેથી પરમેશ્વરી ભગવતી જગદંબાએ તેમને સાક્ષાત દર્શન આપ્યા. પરમ દુર્ધર્ષ અજીત સર્વદેવમય તે દેવીનો વિગ્રહ અત્યંત તેજોમય હતો. તેમણે પ્રસન્ન થઈને અંગકુમાર ચાક્ષુષ મનુને મધુર વાણીમાં કહ્યું. શ્રીદેવી બોલ્યા, રાજન, તમારા મનમાં ઉત્તમ વરદાનની જે અભિલાષા છે તે મને કહો. હું તમારા તપથી પ્રસન્ન છું. તમારી અભિલાષા અવશ્ય પૂરી કરીશ. ચાક્ષુષ મનુએ કહ્યું, હે દેવોના ઈશ્વરી, હે દેવો દ્વારા સુપૂજિત, હું જે ઈચ્છિત વસ્તુ માટે પ્રાર્થના કરવા ઈચ્છું છું તે સર્વ તમે અંતર્યામી હોવાથી સારી રીતે જાણો છો, તેમ છતાં દેવી જો મારા સૌભાગ્યથી આપના દર્શન થયા છે તો મારી એ જ પ્રાર્થના છે કે મને મન્વંતરનું રાજ્ય આપવાની કૃપા કરો. શ્રી દેવી બોલ્યા, રાજેન્દ્ર, આ મન્વંતરનું રાજ્ય તમને મેં આપી દીધું, આ સિવાય મહાન પરાક્રમી તથા શ્રેષ્ઠ ગુણવાળા અનેક પુત્રો તમને પ્રાપ્ત થશે. તમારું ભાવિ રાજ્ય નિષ્કંટક થશે અને અંતમાં તમે મારા ધામમાં જશો એ નિશ્ચિત છે. આ પ્રમાણે ચાક્ષુષ મનુએ ભક્તિપૂર્વક સ્તુતિ કરતા ભગવતી તેમને ઉત્તમ વરદાન આપીને અંતર્ધ્યાન થઈ ગયા. તે રાજા ભગવતી જગદંબાની કૃપાથી તેમનો આશ્રય કરીને છઠ્ઠા મનુ થયા. તે પરમ આદરણીય મનુને અખિલ ભૂમંડળનું સુખ પ્રાપ્ત થયું. તેમના અતિ બળવાન તથા કાર્યભાર સંભાળનારા અનેક પુત્રો થયા. બધા પુત્રો ભગવતીના ભક્ત, સુરવીર, અત્યંત પરાક્રમી, સર્વત્ર સન્માનનીય અને મહાન રાજ્ય સુખના અધિકારી હતા. આ પ્રમાણે ચાક્ષુષ મનુ ભગવતીની ઉપાસના કરીને મનુઓમાં પ્રતિષ્ઠિત થઈને રાજ્ય ભોગવ્યા પછી અંતમાં દેવીને, દેવીના પરમધામને તે પ્રાપ્ત થયા. અધ્યાય 8-9 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.